મધ્ય પ્રકરણના પાંચમા વચનામૃતમાં એક સુંદર વાત કહી છે. ભગવાનના ભક્તએ એક તો પતિવ્રતા પણ રાખવું ભગવાનને વિશે, અને બીજું શૂરવીર પણ રાખવું. તો આ બે વાત રાખવાની મહારાજે વાત કરી. એમાંથી ગઈકાલે સંતવાણીમાં આપણે પતિવ્રતાની ટેક વિશે જોઈ લીધું. આજે શૂરવીરતા વિશે થોડું શ્રવણ. વિશ્વમાં અનેક સંપ્રદાયો છે, એ દરેક સંપ્રદાયો ઉપર સહેજ આછી જો નજર કરવામાં આવે તો એક વસ્તુ તુરંત સમજાય છે કે જેટલા સત સંપ્રદાયો છે એના સ્થાપના કાળે એના સ્થાપકને પ્રજા તરફથી અતિ વિરોધ, જુલમ, ત્રાસ, મારપીટ, માન અપમાન ખૂબ સહન કરવા પડ્યા છે. એમાં અમુક સંપ્રદાયો એવા છે કે જેના સ્થાપના કાળ દરમિયાન એના સ્થાપકને કષ્ટો અતિ પડ્યા છે રાજા તરફથી પ્રજા તરફથી, પણ એનો જે અનુયાયી વર્ગ છે એને કોઈ તકલીફ પડી દેખાતી નથી. સ્થાપકને જરૂર તકલીફો છે. ત્યારે અમુક સંપ્રદાયનો એવો વર્ગ છે બીજો કે જેમાં સ્થાપકને પણ ખુદ અતિ કષ્ટો પડ્યા છે, પ્રજા તરફથી સમાજ તરફથી બહુ જુલમ થયા છે, સાથે સાથે એમના અનુયાયીઓને પણ અતિ જુલમ પ્રજા તરફથી સહન કરવા પડ્યા છે. પણ એ અનુયાયીઓનો વર્ગ 5, 25, 50 કે 100 ની સંખ્યામાં પીડાયો હોય એવો ઇતિહાસ બતાવે છે. પણ એક સ્વામિનારાયણ સંપ્રદાયની વિશ્વમાં એક ઉડીને આંખે વળગે એવી બાબત એ છે કે આ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપના કાળ દરમિયાન એના સ્થાપક ખુદ શ્રીજી મહારાજ સહજાનંદ સ્વામીને પ્રવર્તન કાળ દરમિયાન અતિ ત્રાસ, અતિ જુલમ, મોતના મુકાબલા સુધી એમને સહન કરવાની પરિસ્થિતિઓ આવી. એ તો ઠીક, પણ એમની સાથે જ એમના અનુયાયીઓને, એ અનુયાયીઓ 5, 25, 50, 100 નહીં, સેંકડોની સંખ્યામાં અનુયાયીઓએ આ જુલમને સહેવા પડ્યા છે. આનો અર્થ એટલો સાબિત થાય છે કે આટલા સહન કરવા પડેલા દુઃખ એનું કારણ એ સમયનો જે ગાઢ અંધકાર છે એની ગવાહી પૂરે છે, નહીતર આટલું સહન કરવું ન પડે. કેટલું અધર્મનું સામ્રાજ્ય હશે કે જેની સામે આટલી લડત લેવી પડી છે. બેશક એ પુરાવો છે, ક્યાંય ભૂકંપ થયો હોય તો પછી એ ભૂકંપનો આંચકો કેટલો જોરદાર હતો એનું માપ, એની જે અસર પડે એના ઉપરથી થાય. કેટલી ધરતી ઉપર અસર થઈ છે, મકાનો, જાન માલ, એની કેટલી નુકસાની થઈ છે, એના ઉપરથી અંદાજ આવી જાય કે ભૂકંપનો આંચકો આટલો મજબૂત છે. એમ શ્રીજી મહારાજને અને એમના અનુયાયી વર્ગને એ કાળમાં જો આટલું સહન કરવું પડ્યું હોય તો એ પુરાવો છે કે એ વખતે અધર્મનું સામ્રાજ્ય જેવું શ્રીજીના કાળમાં શ્રીજીને સહન કરવામાં આવ્યું એવા કોઈ સંજોગોમાં પ્રાપ્ત નથી થયું. બ્રહ્માનંદ સ્વામી જયારે ગામડા ફરીને મહારાજની પાસે ગઢપુરમાં આવ્યા ને, ત્યારે મહારાજે એમને પ્રેમથી સન્મુખ બેસાડ્યા પછી પૂછ્યું કે સ્વામી, દેશ પ્રદેશમાં સત્સંગ કેવો છે, સત્સંગની પરિસ્થિતિ શું છે, લોકોમાં કેવી ભાવના છે, કઈ રીતે પ્રચાર થાય છે? ત્યારે બ્રહ્માનંદ સ્વામી એમ કીધું કે સાધુરામ, તમે મહારાજની પાસે આવો. અને બ્રહ્માનંદ સ્વામીએ પોતાના મંડળના એક સંતને મહારાજની પાસે કીધું બેસો, અને એમ કહ્યું કે સાધુરામ, મહારાજને તમારો વાહો દેખાડો એટલે મહારાજને ખબર પડે કે અત્યારે સત્સંગમાં શું છે, અત્યારે સમાજમાં શું છે, અને સત્સંગ કેમ થાય છે. શ્રીજી મહારાજે પેલા સાધુની પીઠ ઉપરથી આમ જ્યાં ચાદર ઊંચી કરી ત્યાં તો માંસના લોચા કાઢીને ખેલો વાહો જોયો. શ્રીજી મહારાજની આંખમાં પાણી આવી ગયા. સ્વામી, આ શું થયું છે? મહારાજ, અત્યારે સાધુઓ આટલો માર ખાય છે, આ એક સાધુની વાત નથી, આ એક એકના આ રીતના દુઃખ અને દર્દ છે. પણ મહારાજ, તમે જરા ઉદાસ નહીં થતા? આપના માટે અમે જીવન કુરબાન કરવા માટે ભેખ લીધો છે. ઢોર માર સંતો સહન કરતા એના પુરાવા છે. અને સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી ગાંધીજીએ અહિંસા અને ક્ષમા શીખ્યા છે એનો પુરાવો ડોક્ટર થુથીએ આપ્યો છે. તો જેમ સંતોએ સહન કર્યું એમ જ સેંકડો હરિભક્તો, કેટલાય માલ મિલકત છોડવી પડી, ગામ ગ્રાસ છોડવા પડ્યા, કેટલાય જેલવાસ ભોગવવો પડ્યો, કેટલાય રાજદંડ ભોગવવો પડ્યો, કેટલાય કુટુંબ પરિવારનો ત્યાગ કરવો પડ્યો, કેટલાય પુત્ર પરિવારનો ત્યાગ કર્યો, કેટલાય મોત ને મીઠું કરવું પડ્યું અને જેલમાં પણ પુરાવવું પડ્યું છે. આ તો આંસુઓનો ઇતિહાસ છે. જો કોઈ એના પુસ્તકને નીચો હોય તો પણ પાણી આવે. તો એક વસ્તુ સહજ છે કે આવી વિપરીત કસોટીમાં, વિપરીત કાળમાં, દુઃખના સમયમાં કોઈ આપણને બે દિલાસાના વચનો કહે એ બહુ જરૂરી હોય છે. અને ત્યારે ખુદ શ્રીજી મહારાજ સંતોને પોતાની પાસે બેસાડી બેસાડીને પીઠ ઉપર હાથ ફેરવી અને હિંમતનું ભાથું બંધાવતા. તો એ જ રીતે સંતો પણ માર ખાઈ ખાઈને, ગામડે ગામડે માર ખાતા ખાતા હરિભક્તોને હિંમત બંધાવતા. અને જે કવિ સંતો હતા એ શૌર્યભરી રચનાઓ કીર્તનો રચતા. અને એમાં જે પ્રસિદ્ધ રચના બ્રહ્મ મુનિની છે, હરિજન સાચા રે જે ઉર્મા હિંમત રાખે, આ પદ રચના શ્રીજી મહારાજને એટલી બધી પસંદ પડી ગયેલી કે કોઈ પણ જગ્યાએ દેશકાળ પ્રવર્તતો હોય અને ભક્ત આંટીમાં આવ્યો હોય, જેલમાં પુરાયો હોય, પોતાના માટે દુઃખ દર્દ સહન કરતો હોય તો તુરત બ્રહ્મ મુનિને બોલાવે, સ્વામી આ ચાર પદ આપના રચિત કીર્તનના લખો અને હું નીચે એમ લખી આપું થોડું અને એ ભક્તને આ કાગળ મોકલાવી દે. આ મારો પત્ર એ જ આશીર્વાદ છે, દુઃખ ને દર્દ ને તરી જશે. ભાવનગરમાં રૂપાભાઈને પણ જયારે અતિ સંકટ વજે ઠાકોર તરફથી આવ્યું ત્યારે પણ મહારાજે બ્રહ્માનંદ સ્વામી દ્વારા આ કીર્તન મોકલ્યા છે. ભક્તો એ કીર્તનો વાંચી અને પોતાનામાં શૌર્ય રસની ભભુક્તિ ધારાવો અનુભવતા, ઈશ્વરનું સામિપ્ય અનુભવતા. અને ખરેખર આ જે કીર્તન છે એ મંત્રરૂપ છે. આજની તારીખમાં પણ જો પોતાના સંકટ કાળમાં કોઈ આ દુઃખ ને દર્દમાં આ બ્રહ્માનંદ સ્વામીનું જે પદ છે એનો જો કોઈ પાઠ કરે તો બેશક એને શ્રીજીના આશીર્વાદ ઉપરે અને દુઃખ ને દર્દમાંથી બહાર નીકળી જાય. હરિજન સાચા રે જે ઉર્મા હિંમત રાખે, હરિજન સાચા રે જે ઉર્મા હિંમત રાખે, વિપતે વરચી રે કે દીદી નવ ચન નવ ભાખે, વિપતે વરચી રે કે દીદી નવ ચન નવ ભાખે, જગનું સુખ દુઃખ રે માઈ ગમી ત્યાં કહી જાય, જોનું સુખ દુઃખ રે માઈ ગમી ત્યાં કરી જાણે, તન ધન જાતા રે અંતર માં શોક નાણે, તન ધન જાતા રે અંતર માં શોક નાણે, પર ઉપકારી રે જન પ્રેમ નિયમ માં પૂરા, પર ઉપકારી રે જન પ્રેમ નિયમ માં પૂરા, દૈહિક દુઃખ મારે દાદે નહીં સાધુ શૂરા, દૈહિક દુઃખ મારે દાજે નહીં સાધુ શૂરા, હરિને સમરે રે નિતરહો નિશ ઉમંગ ભરિયા, હરિને સમરે રે નિતરહો નિશ ઉમંગ ભરિયા, સરવત જીને રે નત નાગર વાળા કરિયા, સરવત જીને રે નત નાગર વાળા કરિયા, બ્રહ્માનંદ કહે રે જનની બલિહારી, બ્રહ્માનંદ કહે રે મારી જનની બલિહારી, માં मस्तक जाता रे नवा मेले ते कवि सारी मस्तक जाता रे नवा मेले पास करवा दे हरिजन साचारे जे उर्मा हिम्मत राखे हरिजन साचारे जे उर्मा हिम्मत राखे हिम्मत राखे मन के हारे हार है न मन के जीते जीत भाई मन हारी गयो એટલે મેદાન હારી ગયા અને મનમાં જો એને ભભુક્તિ હિંમત હોય એટલે સુરવીરનું પહેલું લક્ષણ એ છે કે એના દિલમાં ભરપૂર હિંમત હોય બસ કોઈએ બહુ સરસ સૂત્ર આપ્યું છે કે જીવનના ક્ષેત્રમાં પાસ થવું નાપાસ થવું પણ ક્યારે નાસી પાસ ન થવું એ માણસ મેદાન જીતી જાય છે આંબાની ડાળીઓ ઉપર લટકતી કેરીઓ હોય છે ગ્રીષ્મનો એક ઉપર તાપ બીજી લૂ ઝરે પવનની ઝંઝાવાત એમાં જે કેરી ધૂપ લૂ અને પવનની ઝંઝાવાત સહન ન કરે ને નીચે ખરી પડે એને છોકરાઓ ભેળી કરી કાપી મીઠું મરચું ભભરાવી કાચન કાચી ચાવી જાય પણ જે કેરી એ ઝંઝાવતોની સામે એમને લટકી રહે તો ધીમે ધીમે ધીમે એમાં રસ ભરાઈ જાય ને એક સુગંધ મભેકી ઉઠે એનો માલિક એને એક દીકરાના લાડથી એને ભેળી કરે એને ઘાસનું બિછાનું કરીને એના ઉપર બેસાડે હેઠી ન મૂકે એના ઉપર કંઈક કપડું વીંટાળે એને સુંદર મજાનું એક ટોપલામાં એને બેસાડે આટલું પદ કેરી સહન કરે તો પ્રાપ્ત કરે છે અને એક દિવસ એ કેરીને માટે એવો આવે રૂપ રંગ અને સુગંધથી ભરપૂર એ મહારાણી કોઈ દર્શનાર્થીની સાથે ઠાકોરજીના શ્રી ચરણોમાં જઈને બેસી જાય છે પણ એક દર્શનાર્થી આમ કેરી ચાર પાંચ મૂકી પાકેલી અને ઠાકોરજીને પગે લાગીને સત્સંગી જેવો પાછો જવા ગયો એટલે કેરી તરત બોલી કે ભાઈ તું વયો જામાં બે શબ્દો મારી પાસેથી સાંભળતો જા કેરી બોલી પેલા ભગતે કઈક શું છે માઈ તો કે ભલા સમજ કે હું મારી બેનપણીઓની સાથે આંબાની ડાળ ઉપર ઝૂલતી હતી પણ એ ધૂપ લૂ અને વાવાઝોડાને મારી બેનપણીઓ સહન ન કરી શકીને ખરી પડી તો કાચે ને કાચી ચવાઈ ગઈ પણ હું એમને ચીટકી રહી તો આજ એ મારા તપના બળે અને એ મારી હિંમતના બળે આજ હું ઠાકોરજીના સાક્ષાત દર્શન અનુભવું છું તું આવીને આવી રીતે તારા સ્વધર્મને ચોંટો રહેજે એક દિવસ તું પરાત્માના દર્શનને પામી જઈ જા બેટા મારા તને આશીર્વાદ છે તૂટી પડ્યો એ ખલાસ થઈ જે લાગી રહ્યો એટલે ભક્તિ શીશ તણું સાટું આગળ વસમી છે વાટું આપણે એમ કહીએ છીએ ભક્તિ સરળ માર્ગ છે એનો એક જ અર્થ છે મનોવૈજ્ઞાનિક રીતે આપણી રસ અને રૂચિને અને વૃત્તિઓને અનુકૂળ આ માર્ગ છે એટલે અનુકૂળ અને સરળ પડે છે બાકી જ્ઞાન માર્ગ આપણી વૃત્તિઓથી થોડો અવળે જાય છે એટલે અઘરો પડે છે બાકી એમ નથી માખણમાંથી મોવાળો કાઢી લ્યો એટલો ભક્તિ માર્ગ સરળ છે ભક્તિ શિષ તણું સાટું આગળ વસમી છે વાટું આ ભક્તિનો માર્ગ કાંટાળો છે પૂછો મીરા નરસિંહ તુકારામ એ આદિક સંતોને પૂછો એના દર્દોને પૂછો કંટકોથી બિછાયેલા માર્ગો ઉપર ચાલ્યા છે મર્દ પુરુષો છે હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ જો ને મર્દ પુરુષોનું જ કામ છે બાકી કાયર લોકો આ પંથે ન જઈ શકે ભક્તિ માર્ગીનો પ્રવાસી એ પણ એક યોદ્ધો છે જેમ પેલો સમરાંગણનો યોદ્ધો છે એમાં ભક્તિ માર્ગનો યોદ્ધો છે બંને યોદ્ધા છે અને બંનેમાં મર્દાનગી વાળો પુરુષ જ પાર ઉતરે કાયર અને ફોશીનું કામ નથી એ સમરાંગણ ઉપર કઈ દી ન વાળે ભક્તિ માર્ગમાં કઈ કામ ન આવે નર મર્દ જોઈ અર્જુન નર છે એમ કહેવાય છે કે એની છાતીમાં અર્જુનની છાતીમાં આ નારીના ચિહ્નોના સ્તન નહોતા સંપૂર્ણ નર પુરુષ અર્જુન હતો આ મર્દાનગીને વરેલા લોકોનું કામ છે ફોશીઓનું કામ નથી એક જણો લશ્કરમાં ભરતી થવા ગયો ઘણા રોક્યો તું રેવા દે તારું કામ નથી તમારી કુળમાં આ ઉતર્યું નથી તો કે ના મારે તો જવું છે ભૂકા કાઢી નાખું કે જો તું ગયો ઊંચાઈ બોડી ચેસ્ટ બધું આમ બરાબર આવી ગયું એટલે ઓલા લોકોએ કીધું કે આમ તો બધું બરાબર છે પણ એક છેલ્લો ટેસ્ટ લેવો પડે અને છેલ્લા ટેસ્ટમાં બધાને લેવાતા એ રીતે ક્રમમાં આનો પણ વારો આવ્યો અને એમાં કરેલું એવું કે બકરું રાખેલું, નજર સામે ઘજાક કરતું બકરાનું ભોડું કાપીને એને આમ છાતી ઉપર લોહીના ફુવારા ઉડાડ્યા અને પેલો આમ અને ઉભો રહ્યો. પેલા એ કહી દીધું કે તમને એડમિટ કરવામાં આવે છે, આપ મરદ પુરુષ છો, પરીક્ષા માટે આપની છાતી ઉપર લોહી ઉડાડવામાં આવ્યું હતું, ક્ષમા, ધોબી પાસે આ શર્ટ ધોવડાવી નાખજો, એના માટે એક રૂપિયો તમે લઈ લો. પેલો કે એક રૂપિયા નહીં થાય, બે રૂપિયા આપવા પડશે. તો કે કેમ? તો કે અંદરથી પેન્ટાઈ બગડી ગયું છે. હવે જરાક આવું થાય ત્યાં જે મૂત્રી પડે એ સરહદ ઉપર શું કરે? આવા પરમવીર ચક્ર પામે, ઝાડા પેસાદ છૂટી જતા હોય એનું કામ નથી ભાઈ. એમ ભક્તિ માર્ગનો પ્રવાસી છે એ પણ એક યોદ્ધો છે. હા, સમરાંગણના યોદ્ધા કરતા ભક્તિ માર્ગના યોદ્ધાને ભયંકરતા વધુ છે, એ ધ્યાનથી સાંભળવા જેવું છે. સમરાંગણનો જે યોદ્ધો છે ને, એને એક જ મોરચે યુદ્ધ કરવાનું છે. સરહદ ઉપર સામે ઉભા છે, નજર સમક્ષ ઉભા છે, મતલબ કે એને એક જ મોરચો બાહ્ય યુદ્ધ જ લડવાનું છે. પણ ભક્તિ માર્ગનો પ્રવાસી જે યોદ્ધો છે ને, બે મોરચા એક સાથે સંભાળવાના છે, એક બાહ્ય મોરચો ને બીજો આંતરિક મોરચો, બે મોરચા એને અડીકપણે થઈને સંભાળવાના છે. એના માટે દુષ્કર છે. પેલાને તો સામે દુશ્મનો ઉભા છે, બાહ્ય યુદ્ધ છે, બાહ્ય મોરચો છે. આના માટે બાહ્ય મોરચો પણ છે, એ શું છે? સામાજિક યુદ્ધ છે, એને સરહદ ઉપર નથી જવાનું. પણ જે કુટુંબમાં, સમાજમાં, લોકમાં, ગામમાં, નગરમાં, રાષ્ટ્રમાં, દેશમાં જે મોરચો મંડાયો છે એની સામે, એ સામાજિક યુદ્ધ, બાહ્ય યુદ્ધનો મોરચો, અને બીજો આંતરિક મોરચો, અંતર શત્રુઓની સામે જે પળપળનો મોરચો છે. આ ભક્તિ માર્ગીના પ્રવાસીને બે મોરચા એક સાથે સંભાળવાના છે. બોલો કેટલું કપરું કામ છે. તો પેલો મોરચો ભક્તને માટે, બાહ્ય મોરચો એ સામાજિક મોરચો. જે દિવસે એ ભગવાનનો ભક્ત થાય છે એ જ દિવસથી એને આ સામાજિક યુદ્ધનું રણશીંગું ફૂંકાઈ જાય છે. ન કલ્પી શકો ત્યાંથી એની સામે સમાજમાંથી વિરોધ આવે. તું આ શું કરે છે? પાછો વળ નરસિંહ મહેતાએ બોલો કે જૂનાગઢમાં કોઈના બાપનું શું બગાડ્યું હતું, પણ છતાંય નરસિંહ મહેતાના દુશ્મનો જૂનાગઢમાં 350 કુટુંબથી વધારે હતા. એ આદુ ચટણી ખાઈને મંડ્યા, અને એટલી હદ સુધી કે મહેતાને જેલમાં પૂર્યો ને એવી પળ આવી કે માથું કપાઈ જાય ત્યાં સુધી એને દુખાયું. આ સામાજિક મોરચો છે. આપણે સત્સંગી હતો, લગ્ન લેવાઈ ગયા, જાન જાડી જોડી સસરાને ગામ આવ્યા, માંડવે પોખણા થયા, મંડપમાં બેસી ગયા, ગોરદાદા અષ્ટમ પષ્ટમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડમ ધજ, ભગવાન વિષ્ણુને થાળીમાં ઊંધા વધરાવીને મૂકો પાવલી. આવા ગોરદાદા હોય છે. હમણાં વિધિ વિધિ શરૂ કરી દી, અર્ધેક સુધી વિધિ પહોંચી ને એમાં પછી તમે જાણો છો એ રીતે તરત આવે ને, કન્યા પધરાવો સાવધાન. એટલે કન્યા આવી બાજુમાં બેઠી, અને તરત જ સસરા હતા ને એ ફ્રન્ટ થયા. એમણે કીધું કે ભાઈ જમાઈ રાજ. તો કે હા બોલો. મારી દીકરી તો પરણે કે તું સ્વામિનારાયણનો સત્સંગ મૂકી દે તો જ તારી સાથે ફેરા ફરે, નહીતર મારી દીકરી તને પરણશે નહીં. પેલો કે બાપુ, આપણે જયારે સગાઈ થઈ ત્યારે તમને ખબર નહોતી કે હું સ્વામિનારાયણનો છું? હું કોઈ મીઓ નથી, હું એનો સત્સંગી જ છું. અને તમને ખબર છે ને, મારે બોલી છે કે હું સ્વામિનારાયણનો ધર્મ પાળું છું, મારા ગળામાં કંઠી તિલક ચાંદલો આ બધા ધર્મ નિયમ છે, એ તમારી સાથે બોલી થઈ હતી. તો કે થઈ હતી એ હું જાણું છું, પણ હવે કૌટુંબિક રીતે નક્કી થયું છે કે તમે સત્સંગ છોડો તો જ મારી દીકરી તમારી સાથે ચાર ફેરા ફરે, નહીતર એમને પાછું જવાનું. તો કે મારી કોઈ ના નથી, એમ રાખો, હાલો હું હાલતો થાઉં. આવો પ્રસંગ આવ્યો એટલે સસરો તો જરાક હબકી ગયો, માળો આટલો બધો રેડી થઈ જશે, નહીતર તો તમને ગમે એટલા ગાળો દે છે ને તોય આમ ઠૂંઠ થઈને બેઠો, ના ટીડડું લઈને જ જવું છે. અને આ તો છટક્યો કે નથી જોતું, નથી પરણવું, આ તો મને આ એક સૂજી કમત એટલે મેં આ કર્યું, નથી પરણવું. તમારી છોકરી તમારે ઘેરે રાખો, ઉભો થવાનો થયો એટલે પાંચ ડાયા માણસો હોય ને એમણે કીધું વેવાઈને સસરાને, કરે ભાઈ ભલા માણસ આવો પ્રસંગ છે પેલા નક્કી કરી લેવું જોઈએ, આ બધું મંગળ વાતાવરણ છે, આમ જો બધા સાજવાળા બેઠા છે ને તમે આમ કરો અત્યારે આ ટાણે કરણ ટાણે હાંફ કાઢવાનો ભલા માણસ જરાય તમે સમજતા નથી કઈ. એટલે વરરાજાને થોડુંક એમ કીધું કે તમે સમજી જાઓ થોડુંક, તો મારે શું સમજવાનું ભાઈ, સમજવાનું એને છે મારે શું સમજવાનું. તો વેવાઈ ને કે ભાઈ તમે કઈક સમજો, કઈક ફિફ્ટી ફિફ્ટી કરો. તો વેવાઈ કે એટલું થાય કે કંઠી કાઢીને પોતાના ખિસ્સામાં મૂકી દે જ્યાં સુધી લગ્ન વિધિ ચાલે ત્યાં સુધી, પછી એની રીતે વર્તે તો અમને કોઈ વાંધો નથી. પેલો કે પણ ભાઈ શું કામ હું કંઠી કાઢીને ખિસ્સામાં મૂકું, મેં કઈ કાળું કામ કર્યું છે તે હું કંઠી ખિસ્સામાં મૂકી દઉં, હું કંઠી અંદર વહી ગઈ છે ને લે બહાર કાઢું આમ રહેશે, લે હું કંઠી કાઢવાનું નથી, તારે પરણાવી છે. તો ઓલા વેવાય વેલા હતા એમણે એના જે માણસો હતા પાંચ ડાયા એમણે કીધું વરરાજાને ભાઈ તમે આટલા બધા આકરા ન થાવ. વેવાયના આ સસરા પક્ષ વાળાને કીધું તમે કઈક થોડુંક સમજો, બહુ સમજાવ્યું. એ લોકો એમ કીધું તો હવે એટલું થાય કંઠી ભલે રહી પણ એ વરરાજા પોતાને મોઢે એમ કહી દે કે હું સ્વામિનારાયણ નો સત્સંગી નથી, આટલું બધાય સાંભળે એટલું બોલી નાખે એટલે અમારી બધી વિધિ શરૂ થઈ જાય. એટલે પેલો વરરાજા કે એટલું હું બોલી શકું કે હું સ્વામિનારાયણ નથી, એમ તમે જો કહેતા હો તો એવું કદાચ હું બધાને સાંભળે બોલી શકું, આટલો હું એગ્રી થાવ, બાકી કંઠી ન કાઢ. તો કે વાંધો નહીં એટલું બોલી નાખું. તો કે પણ હવે માણસો બધા આપણે જરી ધમાલ કરી બધા બહાર ફરવા વયા ગયા છે, બધાને બોલાવો જરા ઢોલ વગડાવો એ બધા આવે બધા સાંભળે, નહીતર વળી કોઈ એમ કે અમારી હાજરીમાં બોલ્યા નહોતા તો વળી બીજી વાર મારે શું કરવું. બધા એને બરાબર ભેળા કર્યા પછી વરરાજો હતો એમણે કીધું એની સાસુની સામે આંગળી ચીંધીને કે સાસુજી તો કે હા આ બાજુ બેઠા કોણ છે, તો કે મારા ધણી છે. તો તમે એક વાર ઉભા થઈને એમ કહી દો કે આ મારો ધણી થઈ, એવું તો કેમ કહેવાય. અરે બે કાવડિયાનો આ તારો મરી જાય એવો ફાટેલ કોડા જેવો ધણી એને તું એમ ન કહી શકતી હોય કે આ મારો ધણી નથી. તમે પછી તમે તમારી રીતે વ્યવહારે રહેજો, બોલી નથી શકતી તો મારો સ્વામી નારાયણ ધણી હું એમ કહું કે મારો ધણી નથી. છોડીને મારું પાટું ઉલ્લીન પડી હેઠી નથી જોતી, આના ઉપર ભૂંગળા ભાંગ્યા છે તારી છોડી જાય તંબુરામાં નથી જોતી મારે. ઉભો થઈને નીકળી ગયો અને તલવાર છેંચી આ તો સમરંગણમાં ઉતરી ગયો માળો, ધોરીને પકડી લીધા, મ્યાન બ્યાન ચાલી લીધા, મારી ના છે કઈ છાનાર્યો જીરરાઓ બેસી જાઓ. તો બેસવું જ નથી ને જવું છે, ક્યાં ક્યાં મારા બાપુજી આવો હાલો જાન જોડો નીકળી જવું છે. સાસુ સસરા પગમાં પડ્યા, ભાઈ તમે કંઠી રાખો જે રાખો એ રાખો પણ છોડી લેતા જાઓ, બેસી જાઓ. બેસાડ્યા પાછા, પેલો કે એમ ના બેસું ઈ કંઠી અહીંયા પહેરે ખિસ્સામાં લાવ્યો છું, લે પેર. ઓલી લાજ માંથી આને કે ત્યારે લાજ ના બહુ ટેવ હતી ને, આમ અત્યારે આમ ખુલ્લા ઓજલ નતા તે દી, આમ જોઈને એને કે તું જરા ડાયો થા આને વરાહે મને કામ મૂકીને જા. તો કે નહીં કંઠી પહેર, પેલા ને કે જો અહીંયા કંઠી પહેરે મારે આ છે ગોરદાદા પાણી લાવો. એના હાથમાં પાણી મૂક્યું, આને કંઠી પહેરાવી અને કે જો તાર બાને પૂછું બાને પૂછી લે, બાપને પૂછું બાપને પૂછી લે, તારે જેને પૂછું પૂછી લે, નક્કી કરી લે. બાકી મેં તો સત્સંગી કર્યા પુણ્ય મેળવી લીધું છે, બાકી મારા ઘરમાં ગયા પછી સ્નાન કર્યા વગર રસોડામાં નહીં જવાય, જાજરૂ પાણી ગયા પછી સ્નાન કરવું પડશે, 17 વખત હાથ ધોવા પડશે, ત્યાર પછી રસોડામાં જવા છે, ભોજન તૈયાર થશે, ઠાકોરજીને થાળ ધરાવે છે, ત્યાર પછી છોકરા છે અહીંયા તારે મારે જમાશે, આટલું નક્કી થતું હોય એકાદશી આદિક વ્રત કરવા પડશે. હું કહું એમ સ્વામિનારાયણ સંપ્રદાયનો ધર્મ પાળવો પડશે, તૈયારી છે પૂછા બતાય. બોલે સાસુ સસરા કે બધું કરશે તમે તમારે થઈ જાઓ. અને ત્યાર પછી લાડે કોડે ભાઈ મરદ ભરી છાતીથી ચાર મંગલ ફેરાય જુવાન વર્ત્યો. આ ખરા તાણે કિંમત છે ભાઈ, અને જો એ વખતે હિંમત હારી જાય તો આ સામાજિક મોરચો છે ન કલ્પુ એવું નીકળે મદારીના સાપની જેમ. આપણા એભસી દરબાર જયારે વિભા જામની કચેરીમાં બેઠા ને એમણે શરાબની પ્યાલીમાં હાથ લંબાવીને એમ કીધું કે વિભા જામનો હાથ પાછો ન ઠેલાય, ત્યારે એમને કટાર ખેંચીને કહ્યું કે મહારાજ ગુરુ ગોપાલનંદજીના વર્તમાન છે, શરાબ હું પીતો નથી, સ્વામિનારાયણનો સત્સંગી છું, આ કટારથી અહીંયા કાણું પાડો ને ત્યાંથી પ્યાલી રેડી દો, તમારો કોઈ હાથ પાછો નહીં ઠેલા. વિભા જામ ભેટી પડ્યા છે દરબાર, મને આવી ખબર નથી, ધન્ય હો જાઓ તમને 18 ગામ હું તમને બક્ષિસ તરીકે. મરદ બોલ, એક વાર પ્રતિજ્ઞા લીધી, વચન લીધું, પછી ફરે નહી. મરદ બોલ ક્યારે ફરે નહી, પંડમાં પ્રાણ હોય ત્યાં સુધી બોલ ન જાય. મરદ બોલ, મણીધર મણી, મણીધર મણીને માથે મણી હોય સાપને, એ જીવતો હોય ત્યાં સુધી કોઈની તાકાત નથી કે મણીને ખેરવીને લઈ શકે. મરદ બોલ મણીધર મણી, કેસરી મૂછ, હાવજડો કેસરી હૂતો હોય ને, ચાર પાંચ પૂંખડા જ હોય મૂછના, પણ એની પાસે જીવતો હોય ત્યાં સુધી એક તાતણો કોઈ તોડવાની હિંમત ન કરી શકે. એમ સતી સાધ્વીનું સતીત્વ, એ પંડમાં પ્રાણ હોય ત્યાં સુધી એનું શિયળ કોઈ લૂંટી ન શકે, અને એવી જ રીતે લોભીનો પૈસો જીવતો હોય ત્યાં સુધી કોઈ વાપરી ન શકે. મરદ બોલ એકવાર પ્રતિજ્ઞા, ડગે નહીં હિંમતે મરદા તો મદદે ખુદા, જો ભાંગી પડે તો ખલાસ. ફજેતાનો પાર નહીં. સત્સંગી એક વણિક પાસેથી 5,000 રૂપિયા ઉછીના લીધા, પણ હવે બિચારો 2 મહિનાની બોલી થી લાવેલો ને આપી શકે ને. પેલો કે ભાઈ આપી દે, 2 મહિના બદલે ત્રીજો હાલે, ખવડા વેચી નાખ, ખેતર વેચી નાખ, બળદ વેચી નાખ, તારા ઘરના વેચી નાખ, 5,000 દે. બોલો કે બાપા જરા દયા રાખો, આપી દઈશ આપી દઈશ. એમ કરતા ત્રાકતા ત્રાકતા દિવાળી આવી ગઈ ને વાણિયો ઘેરે આવ્યો. 5,000. પેલો કે બાપુ પગે લાગુ છું, નથી સગવડ થઈ. જો દિવાળી આવે છે મારે ચોપડો ચોખ્ખો કરવો છે, 5,000 તારા આપવા પડે, નહીતર આ તારા ખોવડા માલ મિલકત બધું લઈ લઉં, વ્યાજ સહિત ગણાય આમાં. એ લોકો ભાઈ સાહેબ દયા રાખો, મારી પાસે કઈ નથી. તો કે જો એક વસ્તુ છે, 5,000 હું જતા કરું, 2 શેર ડુંગળી ખાઈ જા તો. હવે આ સત્સંગી ડુંગળી કેમ ખાય, પણ એને મનમાં થયું એવું. એ બધા આજના જમાનાના સત્સંગી જેવો હશે. એટલે એને એવું નક્કી કર્યું કે 2 શેર ડુંગળી ખાઈ જાય, મું 5,000 તો જાય, અને પછી એકાદું ચાંદ્રાયણ વ્રત કે એવું કઈ કરી નાખશું એટલે સોખા દૂધ જેવા થઈ જશે. હા શેઠ લ્યો, હું એ 2 શેર ડુંગળી ખાઈ જાય. એટલે તું સામેદારી નો સત્સંગી થઈને ડુંગળી ખાઈ? તો કે બાપુ કારમાં દિવસ આપતકાળ હોય તો આવું કરાય એવું શિક્ષા પત્રી માં લખ્યું છે. આવો અર્થ કર્યો એને તો નક્કી. તો કે હા, તો કે હાલ મારે ઘેરે ઘેરે લઈ ગયો, ઓસરીમાં બેસાડ્યો, વાણિયો ડુંગળી 2 શેર લાવ્યો. પણ ડુંગળીમાં 2 પ્રકાર હોય, સફેદ અને લાલ. એ સફેદ ડુંગળી ઓછી તીખી હોય, પણ લાલ તો ત્રાંબિયા જેવી હોય. ફોતરું ઉખેડો તો નાકમાંથી નાખમાંથી પાણીના ધંધુડા છૂટે. 2 શેર ડુંગળીના 7-8 ગાંઠિયા મૂક્યા, લખા ભોલે મળે. એક લીધું ખાવાની સજા તૈયારી કરી, અમુક વર્ષ સુધી ખાધી ન હોય ને એને તો બહુ આંકરી પડે. પણ હવે 5,000 રૂપિયા વળાવવા તે માળું આંખ્યું વીછીને મીંડો ખાવા પડે. પછી જે અર્ધી પરધી ખાધી ના ખાધી, ત્યાં તો પાણી તો નીતરવા માંડ્યું, પોણી ડુંગળી ગઈ, ત્યાં તો લોહીના ટસિયા ફૂટ્યા, હાથમાં પાંદડું રહી ગયું, બેભાન જેવી સ્થિતિમાં આવી ગયું. શેઠ ને કીધું, શેઠ સાહેબ આ નહીં ખવાય, નહીં ખવાય, રેવા દો. તો શેઠ કે લાય 5,000. અરે બાપા 5,000 નથી ભાઈ સાહેબ. તો કે એક છે, 5 પગરખા મારું એ તું સહન કરી જા તો તારા 5,000 જાય. એક જોડો 1,000 નો. તો કે બાપુ એ કબૂલ. અને વાણિયા ઓખા એ જોડા ઉપાડ્યા નાલ જડેલા લોઢાના. ઓલાને કે બેસ, અને ગોરમાઈ ની જેમ સામે બેસાડ્યો ને ફેરવીને એક જ નાખી બઠો થઈ ગયો પડ્યો હેઠો. હજી તો ઉભો ન થાય થાય ત્યાં બીજો મારે નાખ્યો, ત્યાં ડોળા સક્કર વક્કર થઈ ગયા. મરી જઈશ કે હવે રેવા જ. સહન નહીં થાય શેઠ. તો કે લાય 5,000. છેવટે મકાન વેચીને 5,000 ચૂકવવા પડ્યા. ડુંગળી ખાધી, જોડા ખાધા, અને 5,000 રૂપિયા દીધા. આ એને ટેકમાંથી ચલિત થઈ ગયો, આ એની દુર્દશા થઈ. એટલે ભક્ત ચિંતામણીમાં મહારાજે લખ્યું છે, સુખ દુઃખ આવે સરવે ભેળું, તેમાં રાખજો સ્થિર મતી, અરે જાળવીશ મારા જન ને વળી કરેશ જતનાયતી. એમ કરતા જો પંડ પડશે તો આગળ સુખ છે અતિ ઘણો, પણ વ્રત ટેક જો ટાળશો તો ભોગવશો સૌ તણો. નહીં તો તમે ન ચિંતરે જો કરવું તમારે કાંઈ નથી, જે મળ્યા છે તમને તે પાર છે અક્ષરથી. કઈ કરવું નહીં પડે, પણ વ્રત ટેક ને બરાબર ટાળવું, જાળવજો, હું તમારું જતન કરું. આપણે સત્સંગી ભાઈઓ દેશ વિદેશમાં રહેવાનું છે, મોબતથી સોબતથી પોતાનો સ્વધર્મ જાય ધર્મ જાય એવા પગલા ભરવાનો પ્રસંગ આવે ત્યારે હિંમત ક્યારે હારવી નહીં. મર્દાનગી થી એને પાર કરી જવાના વ્રત ને નિયમ લેવા, મર્દ બોલ પાળી બતાવ, અને મન તો એવું મજબૂત રાખવું કે મેરું તો ડગે જેના મનડા ડગે નહીં, અરે ભાંગી પડે બ્રહ્માંડ, વિપતું પડે તું પડે તો એ વણસે નહીં રે, અરે સોઈ મારા હરિજનો ના પરમાન, ઓહો મેરું તો ડગે પણ જેના મંદડા ડગે નહીં પાનબા, અરે મરને ભાંગી પડે રે બ્રહ્માંડ, હરખને શોકની જેને નાવે કદી હેડકી લે, અરે આઠે પહોર જેને આનંદ, હરખને શોકની જેને નાવે કદી હેડકીને, અરે આઠે પહોર જેને આનંદ, નીત રહે વે ઈ તો ભાઈ સતસંગમાં રે રે રે, અને તોડે માયા કેરા ફંદ, આ મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં, ભલે ને ભાંગી પડે, અરે ભલે ને ભાંગી પડે રે, ભલે ને ભાંગી પડે રે બ્રહ્મા. એક સાધુ એ એક હરિભગત સત્સંગી ને પૂછ્યું કે ભાઈ તે આજે તિલક કેમ નથી કર્યું, તો કે સ્વામીજી એવું છે ને કે આજે પૂજામાં જે બોટલ હતી ને એમાં પાણી થઈ રહ્યું હતું. લગભગ આ બધાનો એક સરખો જવાબ હોય કે બોટલમાં પાણી થઈ રહ્યું હતું, ત્યારે પેલા સાધુએ સરસ જવાબ આપ્યો કે ભલા માણસ બોટલમાં પાણી નહોતું એમ નહીં, તારામાં પાણી નથી માટે તે તિલક નથી કર્યું, તારામાં પાણી હોય તો તિલક તો અવશ્ય કરે, પાણી ન હોય તો કેમ થાય. શેઠે નોકરને બૂમ પાડી, એ રામા, તો કે જી સાહેબ, અડધો કલાકથી તને કીધું પાણીની ડોલ કેમ હજી નથી લાવ્યો, તો કે સાહેબ એની જ માથાકૂટમાં છું, તો કે શું વળી માથાકૂટ છે, ડોલ છે એમાં કાણું પડી ગયું છે એટલે પાણી મારે કેમ લાવવું, કુવેથી લાવવું તો નીકળી જવાનું. અરે ભલા માણસ એટલી ખબર નથી, એક લાકડાનો ટુકડો લઈને એને જરા હોરીને પછી એમાં ઘાલી દેવાય એટલે તરત પાણી રહી જાય, અત્યારે થોડું બીજે રેણ કરાવવા જવાય છે તું પાણી લાવે, લાકડું ભરાવી દે હોરીન, તો કે એ આઈડિયા મને આવ્યો તો શેઠ સાહેબ, પણ મારે હોરવું છે નાથી લાકડું, અરે પણ કુહાડી પડી છે, તો પણ સાહેબ કુહાડી બૂઠી છે એટલે હોરવું કઈ રીતે, બૂઠી હોય તો જરા પથરા ઉપર છીપર ઉપર ઘસી નાખે ને, પણ સાહેબ છીપર કોરી છે, તો કોરી હોય તો થોડું પાંચ ટીપા પાણી નાખ, તો કે એનો તો સવાલ છે પાણી નથી, જો દિલમાં પાણી નહીં હોય તો બધા જ સવાલ આની જેમ ઉભા રહેવાના છે, સાધનાના માર્ગમાં કે સંસારના માર્ગમાં, અને પાણીદાર માણસ એ બધા જ ક્ષેત્રો પાર કરી જાય છે. પેલો મોરચો જીતી ગયો, હવે બીજો મોરચો મંડાય છે, અને બીજો મોરચો આંતરયુદ્ધનો છે, જેને શ્રીજી મહારાજ જાણપણા રૂપે દરવાજે જે મોરચો ગણાવે છે, તે જાણપણારૂપી દરવાજો છે, ત્યાં મોરચો મંડાઈને ઉભો છે. અંતર શત્રુઓ છે, કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આશા તૃષ્ણા ઈર્ષા દમ છળ કપટ, ન ગણો એટલા ઓછા, આ બધા મોરચે ઉભા છે. અને ખરું મહાભારત તો ત્યાં ખેલાય છે. તું કૌરવ તું પાંડવ મનવા, તું કૌરવ, તું પાંડવ મનવા, તું રાવણ, તું રામ, હૈયાના કુરુક્ષેત્ર પર હર પળનો સંગ્રામ. આ મારું તમારું હૈયું એ જ કુરુક્ષેત્ર, અને સદગુણોની ફોજ એ જ બધા પાંડવો, અને દુર્ગુણોની ફોજ એ જ બધા કૌરવો. એમાં મારે તમારે અર્જુન બનીને એમાં અડીખમ ઉભું રહેવાનું છે, અર્જુન બનીને લડવાનું છે. અને પેલું યુદ્ધ 18 દિવસ જ ચાલ્યું, પણ આ હર પળનો સંગ્રામ, જિંદગીના છેલ્લા શ્વાસ સુધી આ યુદ્ધ ચાલે. અને સાચું પૂછો ને તો આ યુદ્ધ 18મે વર્ષે, એટલે કે 18 વર્ષની ઉંમર થાય ને પછી જ બરાબર જામે છે. ત્યાં સુધી આ યુદ્ધની કઈ ખબર જ હોતી નથી. 18 દિવસનું યુદ્ધ પેલું મહાભારતનું પૂરું થયું, પણ એ સંકેત હશે રામ જાણે, પણ સાચું હૈયાના કુરુક્ષેત્રનું યુદ્ધ તો બરાબર 18 વર્ષની ઉંમર થાય ને પછી આ કુરુક્ષેત્ર મંડાય છે. એટલે તો ભલે ભલે આ મેદાન જોઈને ભાગે છે. કવિ ગુણી પંડિત બુદ્ધે બહુ આગળા, એ દળ દેખતા સર્વ ભાગે, પીસ મૂકે છે જ્યાં જુએ ત્યાં, કોઈ ઉભો રહી શકતો નથી. અને આ યુદ્ધને જીતી જાય એને મહાવીર કહો છે. મહાવીર બિનવું હનુમાના. તુલસીદાસજીએ રામચરિત માનસમાં રામને વારંવાર વીર કહ્યા છે, પણ હનુમાનજી આવે ત્યારે મહાવીર બિનવું હનુમાન, મહાવીર છે. અરે જૈન પરંપરામાં મહાવીર સ્વામી જે કહેવાય છે એટલા માટે કહેવાય છે કે એમણે બધા શત્રુઓને જીતી લીધા, માટે મહાવીર છે. સમરાંગણ જીતનારો વીર ગણાય છે, પણ આ યુદ્ધ ક્ષેત્ર આંતરિક યુદ્ધ જીતનારો મહાવીર ગણાય છે. અને એ ષડંગ દોષોને જે જીતી ગયો છે એને જૈન કહેવાય છે, એને વૈષ્ણવ કહેવાય છે, એ ભક્ત છે. પણ જેને જીતવું બહુ કઠણ એટલા માટે છે, એક સમજવા જેવું બાબત છે કે સામી વ્યક્તિ સાથે લડવું ને મારો તમારો સહજ છે, પ્રકૃતિ છે. કારણ કે આક્રમણ કરવાનું છે, આક્રમણ બહુ સરળ છે, કારણ કે આપણા સ્વભાવગત છે. એટલા માટે લોકો બહાર બહુ લડી શકે છે, પણ આંતરિક યુદ્ધ ખેલવું એ આક્રમણ નથી, એ પ્રતિક્રમણ છે. પાછું ફરવાનું છે, પાછે પગલે આવવાનું છે, પેલું સન્મુખ લડવાનું. અને આ પ્રતિક્રમણ પણ પાછું એવું કે પાછા પગલા રાખવા નથી, ઘણા ગ્રીનિસ બુકમાં નોંધ કરાવતો, પાછે પગે સાયકલ ચલાવે, પાછે પગે ચાલતા ચાલતા વાયોલિન વગાડે, એમ આ મોરચો પાછા પગે, પ્રતિક્રમણનો મોરચો, આંતરિક મોરચો. એક વેપારી હશે ને, વેપારીના દીકરાના લગ્ન હતા, તો દીકરો એની મેળે દોડડાયો થઈને એક ટેક્સી ભાડે કરી આવ્યો, જાકા માકા જોઈને. અને ઘેરે આવ્યો ને બાપુને વાત કરી કે બાપુજી, તો હા, તો કે મેં ટેક્સી ભાડે કરી લીધી છે ને, મારી ચિંતા કરતા નહીં, તો ભાડું શું આપ્યું બેટા નક્કી? તો 2500. આટલામાં 2500? તારે મારી પેઢી ડૂબાડવી છે? 2500 હોય જાય કેન્સલ કરી આવી. તો કે આ કેન્સલ ન થાય બાપુ, એ માથા ભારે આદમી છે, ઢુહા કાઢી નાખે. હવે 2500 જવા જો, નહીતર માંડવો વીખી નાખશે મારો. તો કે ના, એ પોષણ જ ન પડે, 2500 રૂપિયા આટલા જ ડિસ્ટન્સમાં હું ન આપું. તો પેલો કે પણ મારે શું કરવું, હું નહીં છોડાવી શકું હવે. અને બાપા કે સારું ભલે જા, કઈ વાંધો. પણ વેપારી ઠરેલ કોઠાનો, લગ્નનો દિવસ આવ્યો, ટેક્સી આવીને ઉભી રહી. એટલે ટેક્સી વાળા ભાઈને કીધું, તમે આ અહીંના માટે આવ્યા છો? તો હા હા, ભાઈ જ બંધાવી ગયા છે ગાડી. ઠીક, સારું સારું, ટાઈમે આવી ગયા છો. હવે એમ કરો, તમે આ મોઢું આમ કેમ રાખ્યું છે? તો કે પણ આમ જવું છે તો આમ જ રાખવાનું હોય ને. તો કે એવું નથી, તમે એમ ફેરવીને મોઢું આમ કરી નાખો. પણ એનું કારણ શું? તો કારણ એવું છે કે મારો આ બાબલો 5 વર્ષનો હતો, ત્યારે માંદો થયેલો, ત્યારે મેં મારા કુળદેવ આગળ માનતા માની છે કે દીકરો 18 વર્ષનો થાય ત્યારે પાછે પગે ચાલીને એના લગ્ન કરવા. હવે જમાનો બદલાઈ ગયો, પાછે પગે ચાલીએ એવી કોઈના પગમાં તાકાત નથી. એટલે તારે ગાડી 100 કિલોમીટર સુધી આમ રિવર્સમાં લઈ જવાની છે. પેલો કે આલે, તારા 2500 મારે, તારે આ લેવા દેવાના ધંધા નથી કરવા, આલે ઉપાડ તારા 2500. પેલો કે લાય લાય લાય લાય, ગાડીને કાઢી મૂકી. પાછે પગે કોણ આ ધંધો કરે? આ પ્રતિક્રમણ છે, આંતરિક દોષોની સામે જવું એ પ્રતિક્રમણ છે. અને જેમ સમરાંગણમાં યોદ્ધો જતો હોય ને, અને બરાબર યાદ રાખવા જેવું, સમરાંગણમાં યોદ્ધો જતો હોય તો એમને ન જાય, લચ્છી પીતો પીતો ન જાય, એ સજ ધજ થઈને જતો હોય. તો એ સમરાંગણમાં, એટલે કે ભક્તિ માર્ગનો યોદ્ધો છે, એ સમરાંગણમાં જાય છે ત્યારે એ પણ સજ ધજ થાય છે. એની પાસે પણ હથિયાર પડિયાર છે, એ હથિયાર પડિયાર શા સાચ ગીતામાં પેલું કહ્યું છે કે જ્ઞાન રૂપી તલવાર ને ભક્ત સજે, હાથમાં જ્ઞાન રૂપી તલવાર, વૈરાગ્ય રૂપી ઢાલ, સદગુરુની કૃપા રૂપી અભેદ્ય કવચ, સમ દમ યમ નિયમ રૂપી બધા બાણ, અને અચલ અને નિર્મલ મન રૂપી ભાથો બાંધવાનો, અને ધર્મમય રથ ઉપર સવાર થવાનું, અને પરાત્પર નારાયણને સારથી પદે નિયુક્ત કરી, અને આ કુરુક્ષેત્ર જે હૈયાનું છે એના મેદાનમાં ભક્તએ જંપલાવી દેવાનું છે. પેટ કટારી રે પહેરી ને સન્મુખ ચાલ્યા, પેટ કટારી રે પહેરી ને સન્મુખ ચાલ્યા, પાછા હવાળે રે કોઈ નાતે ના રહે ચાલ્યા, પાછા હવાળે રે કોઈ નાતે. શત્રુને રે લાગે અતિ વજ્ર સરીખા, અંતર શત્રુને રે લાગે અતિ વજ્ર સરીખા, માથું જાતા હરે મુખનો પાણી ન જાવે, માથું જાતા હરે મુખનો પાણી ન જાવે, બ્રહ્માનંદ કહે રે સંત હરિ મન ભાવે, બ્રહ્માનંદ કહે રે તે સંત હરિ મન ભાવે, પેટ કટારી રે રહેરી ને સન્મુખ ચાલ્યા, પેટ કટારી રે પહેરી ને સન્મુખ ચાલ્યા, સન્મુખ ચાલ્યા, સન્મુખ. તમે જાણો છો કે અર્જુન જયારે સમરાંગણના મધ્ય ભાગમાં શ્રી કૃષ્ણના કહ્યું અને સારથી પદે ભગવાન હતા એટલે એમનું માન્યું, અને બે મોરચાની વચ્ચે જયારે રથને રાખી દીધો અને અર્જુને આમ કૌરવ સેનાની સામે નજર કરીને એ જ ક્ષણે અર્જુન ઢીલો પડી ગયો, મારે નથી લડવું. સિદ્ધાંતિ મમ ગાત્રાણી મુખમ ચ પરિશુષ્યતિ, મહારાજ આ ગાંડીવના ધનુષ તને સુપ્રત છે, હું નથી લડવા. કૃષ્ણ કે તને આ શું થયું અત્યારે? આ અર્જુન બોલ શું થયું? કે મહારાજ અમારો દાદો, અમારો આચાર્ય, અમારા મામા, અમારા બધા જ ભાઈઓ, પુત્રો, પૌત્રો, મારા હિતે છો, આ બધા જ હું મારા સંબંધીઓ છે, એનો હું કેમ સંહાર કરું? આ તો બધા મારા છે, હું નહીં લડું. આ મારાને મારીને મારે શું કરવું છે? મહારાજ અર્જુન ઢીલો પડી. ભક્તિ માર્ગના પ્રવાસીના યોદ્ધાને પણ આ જ પ્રસંગ ઉપસ્થિત થાય છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષા, દમ, છળ, કપટ એની ફોજ જુએ છે અને માણસ ઢીલો પડી જાય છે. અને એ ઢીલો એટલા જ માટે પડે છે અર્જુનની જેમ કે આ તો બધા મારા હિતે છું જ, કામથી મને સુખ મળે છે, લોભથી મને સુખ મળે છે, આ બધું હું કરું છું તો એનાથી મને બહુ સગવડતા પ્રાપ્ત થાય, આ તો બધા મારા હિતે છું છે, મારા સુખદાયક છે, આમાં કોઈ શત્રુ નથી, એટલે ઢીલો પડી જાય છે. પણ ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને પૂછ્યું કે અર્જુન આને તું તારે હિતે છું માનો છો, પણ આને તારું હિતનું કામ શું કર્યું છે? લાખા ગૃહમાં તમને બાળી નાખવા માટે કામ કરનાર પણ આ લોકો છે, દ્રૌપદીને ભર સભામાં નગ્ન કરનાર પણ આ લોકો છે, ભીમને વિષ દેનાર પણ આ છે, અને તમને ખોટી જુગટાબાજી રમાડીને દર દર ભટકના કરનાર એ પણ આ લોકો છે, એને તું કેમ પોતાના માનીને બેઠો છો અર્જુન? તારો ક્ષત્રિયનો ધર્મ સંભાળ, સ્વધર્મે નિધનમ શ્રેયઃ પર ધર્મો ભયાવયઃ, આ કોઈ તારા નથી। એવી જ રીતે ભક્તિ માર્ગનો જે પ્રવાસી છે એને ભગવાન અને સંતો ઓળખાવે છે કે આ કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર એને તું તારા સુખદાયક માને છે, પણ જો તો ખરો ભાઈ કે એને તારા માટે જન્મ મરણ ગર્ભવાસ સંસ્કૃતિ જેલવાસ અનેક મારપીટ હાહાકાર તારા જીવનમાં મચાવ્યો છે, એ આ શત્રુઓએ મચાવ્યો છે, એને તું કેમ નથી ઓળખતો? અને શ્રીજી મહારાજે એટલે કહ્યું છે કે જેને સ્વભાવ અને દોષ ઉપર જ્યાં સુધી શત્રુભાવ ન આવે ત્યાં સુધી સ્વભાવ અને દોષ ટળતા નથી। શત્રુભાવ દેખાઈ જાય તો જ ભક્ત છે એ સ્વધર્મમાં ચાલી શકે, નહીતર ન ચાલી શકે। નિવૃત્ત થયેલો સૈનિક પોતાના વતનમાં પાછો ફર્યો, બે પાંચ મહિના થયા અને એક સ્વજન મળી ગયો, એમણે પૂછ્યું કેમ છે ભાઈ? જો કે આમ તો સારું છે, પણ શું? તો એક તકલીફ છે। તકલીફ શું છે? તો કે સરહદ ઉપર હતો ને ત્યારે મને પૂરી ખાતરી હતી કે આ મારી સામે જે બધા છે ઉભા છે ને આ હદથી પેલે પાર એ બધા જ મારા દુશ્મન છે, મારા માટે એક ચોખ્ખો માર્ગ હતો કે આ શત્રુ આ મારા મિત્ર, પણ આ સમાજની વચ્ચે હું આવ્યો છું ત્યારથી મૂંઝવણ અનુભવું છું કે આમાં કોણ મારો શત્રુ ને કોણ મારો મિત્ર, હું ઓળખી શકતો નથી। મિત્રના મોહરા પહેર્યા હોય ને અંદરથી શત્રુઓ નીકળે છે। ભક્તિ માર્ગના પ્રવાસીને ક્યારેક ક્યારેક સદગુણો પણ ભરતજીને દયાનું રૂપ ધારણ કરીને આવ્યું અને એમને ફસાવી દીધા। એટલે આ માર્ગમાં શત્રુઓને ઓળખવા, પોતાના આંતર શત્રુને, એ પણ એટલું જ ભયંકર કઠણ કામ છે। અર્જુનની સામે જે સૈન્ય હતું ને એમાં કોણ કોણ હતા? ભીષ્મ, દ્રોણ, દુર્યોધન, દુશાસન, શકુનિ, આ બધા, કર્ણ વગેરે, અને એમાં સમ્રાટ હતો દુર્યોધન। હવે યુદ્ધશાસ્ત્રનો એવો નિયમ છે કે સમ્રાટ પતી જાય, મરી જાય, એટલે યુદ્ધ સમાપ્ત થઈ જાય। તો આનો તાત્વિક રીતે જો તમે વિચાર કરવા જાઓ તો આપણી ભૂમિકા બરાબર મોજુદ છે। આપણી ભૂમિકામાં અને પેલી ભૂમિકામાં તપાસ, તો અર્જુનની સામે જે ભીષ્મ છે તો ભીષ્મ મમતાનું રૂપ છે, દ્રોણાચાર્ય અહંતાનું રૂપ છે, દુર્યોધન છે કામનું રૂપ છે, દુશાસન ક્રોધનું રૂપ છે, કર્ણ લોભનું મૂળ છે, શકુનિ દળ છળ કપટનું રૂપ છે। અને જેમ સમ્રાટ દુર્યોધન છે એમ આ માર્ગમાં કામ ક્રોધ લોભમાં સમ્રાટ તો કામ છે। દુર્યોધન પતી જાય એટલે મહાભારત જીતાઈ જાય, એમ કામ મરી જાય તો આ મેદાન જીતાઈ જાય। આપણે તેમ કહેવાય છે ને ષડ રીપુ છે, કામ ક્રોધ લોભ મોહ મદ અને મત્સર। પણ ગીતાએ એમ કહ્યું કે પ્રધાન તો ત્રણ જ છે અર્જુન, બહુ જાજાને નજરમાં રાખમાં, તું ત્રણ ને નજરમાં રાખ તો તું બરાબર લડી શકીશ। એ ત્રણ કયા છે? કામ ક્રોધ અને લોભ, આ ત્રણ છે। પણ જતા જતા ભગવાનને એમ લાગ્યું કે ત્રણમાં વૃત્તિ પરોવી એ પણ ઠીક નથી, એટલે છેલ્લે એમ કહી દીધું કામરૂપમ દુરાસદમ, અર્જુન એક જ શત્રુ સામે ઉભો છે અને કામરૂપ છે, એને જહી શત્રુ મહાબાહો, મારી નાખ। હકીકત સાચી છે, કામ છે એ ત્રણ રૂપે દેખાય છે, ત્રણ છે એ છ રૂપે દેખાય છે, મૂળ સમ્રાટ તો કામ જ છે। સમજવા જેવું એ છે, કામ છે, ઈચ્છા છે, કામના છે, એ જો સફળ થાય તો એમાંથી લોભ પ્રગટે, હવે વધુ ને વધુ મળે, પ્રગટ્યો ક્યાંથી? કામમાંથી। કામ સફળ થાય તો લોભમાં પરિવર્તે, કામ નિષ્ફળ જાય તો ક્રોધમાં પરિવર્તે। હકીકતમાં તો બધું જ પાયામાં કામ કામમાં પડ્યું છે, માટે અર્જુન તું આ કામ છે સમ્રાટ છે એને કાપી નાખે એટલે બાકીના બધા મૂળિયા ધડોધડ નીકળી જવાના છે। પણ ભગવાને બહુ યુક્તિપૂર્વક એને સંબોધન કર્યું છે, કામરૂપમ દુરાસદમ, તું માનતો નહીં કે આટલો નજીક બેઠો છે, તો દુરાસદમ બહુ દૂર બેઠો છે, એટલે દૂર બેઠો છે એને કોણ પકડી શકશે? અર્જુન તું પકડી શકીશ, શું કામ? જહી શત્રુ મહાબાહો, તારા હાથ બહુ વિશાળ છે, માટે તું જ એને પકડી શકીશ। દૂર બેઠેલા ને તો વિશાળ હાથ વાળો પકડી શકે। અને કામ એટલે સ્ત્રી ને પુરુષની વચ્ચે જે ભોગ છે એ કામ એટલો મર્યાદિત નથી, તૃષ્ણાઓ જે જાત જાતની છે કામના ક્યાં સુધી વ્યાપેલી છે, કેટલી દુરાસદ છે, ઇન્દ્રલોક બ્રહ્મલોક સુધી વ્યાપીને બેઠી છે, એને તો જે ભક્ત મહાબાહો હોય એ જ કાપી શકે. રાજાની કચેરી ભરાયેલી, એને સૈનિક દોડતો દોડતો આવ્યો. જી મહારાજ, જી હજુર, અન્ન દાતા, સલામ અલેકુમ. સમ્રાટ કે જી કોણ છો? કહ્યું, મહારાજ, હું સરહદ ઉપર જે આપણા દુશ્મનનો પગ કાપીને લાવ્યો છું. શાબાશ, આવા જ વીર પુરુષો મારા સૈન્યમાં હોવા જોઈએ. છે હજુરમાં કોઈ? હરો, 1000 સોના મહોર આને ભેટ કરવામાં આવે છે. હા બહાદુર, શત્રુ વીર જે સુરવીર હોય એ તો સરહદ ઉપરથી શત્રુનું માથું કાપીને લાવે, તું પગ કાપીને કેમ લાવ્યો? જી મહારાજ, માથું તો પગ પહેલેથી જ કાપી ગયું હતું. તો પછી તું પોસ્ટમોર્ટમ કરીને આવ્યો છું? અને હકીકતે આપણા જીવનની સાધનાઓને જો જોવામાં આવે તો આપણે જે સાધના કરીએ છીએ એમાં શત્રુ કામરૂપ શત્રુનું માથું કાપવાને બદલે આપણે પોસ્ટ મોર્ટમ જેવી સાધના કરતા હોય છે. કોઈ એક પગે ઉભા રહે છે, કોઈ કાચા અન્ન ખાય છે, કોઈ નિંદ લેતા નથી, કોઈ બિછાના પાથરતા નથી, કોઈ ઊંધે માથે થઈને લટકે છે, કોઈ ખાલી ગંગા જળ પીવાના પ્રયત્ન કરે છે, કોઈ નિરાહાર રહી જાય છે, કોઈ ફલાહાર કરે છે, કોઈ વ્રત ઉપોષણ કરે છે, કોઈ માટીમાં ધરબાઈ જાય છે. આ બધી સાધનાઓ કરે છે, પણ એ બધા જ માથા કાપ્યા વગરની સાધના છે. માથું કપાય ત્યારે જ આ શત્રુ મરે, એ વગર તો મરે નહીં. હા જરૂર, આ બધું એનું સૈન્ય છે. સૈન્ય જેટલું કપાય એટલો રાજા દુબળો થાય એવું માની શકાય, પણ હાથ ન લાગે. અને આવું થોડું થોડું કરી એકાદ બે સૈનિક મરી જાય એમાં કંઈ એનો રાજા નબળો પડી જાય એવું માનવાને કોઈ કારણ મળતું નથી. સાર્થક સાધના તો એ છે, સીધો સમ્રાટ ઉપર પ્રહાર કરે અને કામનું માથું કાપી નાખે. ત્યારે આખું આજે અંતરનું જે મહાભારત છે યુદ્ધ જીતાઈ જાય. અને છેલ્લે એક વાત સમજવા જેવી, મહાભારતનું યુદ્ધ તો જેટલા ઊંડા ઉતરે એટલું એટલું રસપ્રદ છે, ખરેખર હૈયાના કુરુક્ષેત્ર સમાન છે. આખું મહાભારત પતી ગયું એમ લાગ્યું, પણ છેલ્લે દુર્યોધન હતો એની સાથે યુદ્ધ થાય છે. દુર્યોધન નથી જીતાતો ભાઈ, એ આખો વજ્રનો છે. પણ ભગવાન શ્રી કૃષ્ણએ બતાવી દીધું ભીમને કે એની જાંઘમાં ગદા ફટકાર. દુર્યોધન કોણ છે? કામનું રૂપ છે. અને એની જાંઘમાં ભીમે વૃકોદરે ગદા ફટકારી અને દુર્યોધન હાહાકાર કરતો ધરતી ઉપર પડ્યો. મિત્રો, આનો અર્થ છે ગમે તેવો મહાન હોય ને તો લગભગ જાંઘનો એટલે કે લંગોટનો બ્રહ્મચર્યનો કાચો નીકળે નીકળે ને નીકળે, અને જ્યાં પ્રહાર થાય એટલે ધરતી ઉપર મહાભારતના યુદ્ધમાં ઢળી પડે. આ સાધનામાં સમજવા જેવો બીજો મોરચો, અને એમાં જે અડગ રહે અને વૈરાગ્ય રૂપી ઢાલ, જ્ઞાન રૂપી તલવાર, ગુરુની સદગુરુની કૃપારૂપી અભેદ્ય કવચ, યમ નિયમ સમ દમ રૂપી બાણ, અચલ અને નિર્મલ મન રૂપી ભાથો, અને ધર્મમય રથ, અને ભગવાનનું સારથી પદ સોંપી દે તો જ આ ભક્ત બંને મોરચાને જીતીને મહાભારતને પહેલે પાર નીકળી અક્ષર તખતમાં વિરાજિત થઈ જાય. માટે સુરવીરપણું અવશ્ય રાખવું. સહજાનંદ સ્વામી મહારાજની